श्री पद्म पुराण उत्तरखंड अध्याय 74 श्रीमद भगवद गीता ना 70मा ने 18मा अध्याय नो महात्म्य श्री महादेव जी कहे छे। हे पार्वती, मैं 16मा अध्याय नो महात्म्य कह्यू, हवे 70मा अध्याय नो अनंत महिमा सांभळो। राजा खड़क बाहुना पुत्र नो दुशासन नामे एक नौकर हतो, ते बहु खोटी बुद्धि नो हतो। एक वार ते માંડલિક રાજકુમારોની સાથે બહુ ધનની શરત લગાવીને હાથી પર ચડ્યો અને થોડાક ડગલા આગળ જઈને લોકોના રોકવા છતાં તે હાથીને જોર જોરથી કઠોર શબ્દો કહેવા લાગ્યો। તેનો અવાજ સાંભળીને હાથી ક્રોધથી સમસમી ગયો અને દુશાસનનો પગ લપસી જવાથી નીચે પડી ગયો। દુશાસનને પડીને ઊંચા શ્વાસ લેતો જોઈને કાળ જેવા નિરંકુશ હાથીએ ક્રોધિત થઈને તેને ઉપર ફેંકી દીધો। ઉપરથી પડતા જ તેના પ્રાણ નીકળી ગયા। આ પ્રમાણે કાલવશ મૃત્યુને પ્રાપ્ત થયા બાદ તેને હાથીની યોની મળી અને સિંહલદ્વીપના મહારાજને ત્યાં તેણે પોતાનો ઘણો સમય વ્યતીત કર્યો। સિંહલદ્વીપના રાજાની મહારાજ ખડકબાહુ સાથે મિત્રતા હતી, તેથી તેમણે દરિયા માર્ગે તે હાથીને મિત્રની પ્રસન્નતા માટે મોકલી દીધો। એક દિવસ રાજાએ શ્લોકની સમસ્યા પૂર્તિથી સંતુષ્ટ થઈને કોઈ કવિને પુરસ્કાર રૂપે તે હાથી આપી દીધો અને તેમણે 100 સોના મહોરો લઈને તેને માલવ નરેશને વેચી દીધો। થોડો સમય વ્યતીત થયા બાદ તે હાથીને યત્નપૂર્વક સાચવવામાં આવતો હોવા છતાં અસાધ્ય બીમારીગ્રસ્ત થઈને મરણાસન થઈ ગયો। મહાવતોએ તેને જ્યારે આવી ચિંતાજનક સ્થિતિમાં જોયો ત્યારે રાજાની પાસે જઈને હાથીના હિતને માટે શીઘ્ર બધી વાત કહી। મહારાજ, તમારો હાથી અસ્વસ્થ લાગે છે, તેને ખાવું પીવું સૂવું બધું છૂટી ગયું છે, અમને સમજાતું નથી કે આનું કારણ શું છે। મહાવતોની વાત સાંભળીને રાજા હાથીના રોગને ઓળખનારા ચિકિત્સા કુશળ મંત્રીઓને સાથે તે સ્થાન પર ગયા જ્યાં હાથી બીમાર અવસ્થામાં પડ્યો હતો। રાજાને જોતા જ તેણે બીમારીને ભૂલીને લોકોને આશ્ચર્ય ઉપજાવતી વાણીમાં કહ્યું, સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા, રાજનીતિના સમુદ્ર શત્રુઓને પરાસ્ત કરનારા તથા ભગવાન વિષ્ણુના ચરણોમાં અનુરાગ રાખનારા મહારાજ, આ બધી ઔષધિઓ કે વૈદ્યોથી કોઈ લાભ થવાનો નથી, દાન અને જપથી પણ શું સિદ્ધ થશે? તમે કૃપા કરીને ગીતાના 17મા અધ્યાયનો પાઠ કરનારા કોઈ બ્રાહ્મણને બોલાવો। હાથીના કથન અનુસાર રાજાએ બધું જ એ પ્રમાણે કર્યું। ત્યાર પછી ગીતા પાઠ કરવાવાળા બ્રાહ્મણોએ જ્યારે જળ અભિમંત્રિત કરીને તેના ઉપર નાખ્યું ત્યારે દુશાસન ગજયોનીનો પરિત્યાગ કરીને મુક્ત થઈ ગયો। રાજાએ દુશાસનને દિવ્ય વિમાન પર આરૂઢ અને ઇન્દ્ર જેવા તેજસ્વી જોઈને પૂછ્યું, તમે પૂર્વ જન્મમાં કોણ હતા અને ક્યાં કર્મથી તમે અહીં હાથી થઈને આવ્યા હતા તે મને જણાવો। રાજાના પ્રમાણે પૂછવાથી સંકટમાંથી છૂટેલા દુશાસને વિમાન પર બેઠા બેઠા સ્વસ્થતાપૂર્વક પોતાના સમાચાર કહી સંભળાવ્યા। ત્યાર પછી નરશ્રેષ્ઠ માલવ નરેશ પણ ગીતાના 17મા અધ્યાયનો જપ કરવા લાગ્યા, એના કારણે થોડા જ સમયમાં તેમની મુક્તિ થઈ ગઈ। શ્રી પાર્વતીજીએ કહ્યું, હે ભગવાન, તમે 17મા અધ્યાયનું મહાત્મય કહ્યું, હવે 18મા અધ્યાયના મહાત્મયનું વર્ણન કરો। શ્રી મહાદેવજી કહે છે, હે ગિરિનંદન, ચિન્મય આનંદની ધારા વહાવનારા 18મા અધ્યાયના પવિત્ર મહાત્મયને જે વેદથી પણ ઉત્તમ છે સાંભળો। આ સંપૂર્ણ શાસ્ત્રોનું સર્વસ્વ કાનમાં પડેલા રસાયણ જેવું તથા સંસારની યાતના જાળને છિન્ન ભિન્ન કરનારું છે। સિદ્ધ પુરુષોના માટે આ પરમ રહસ્યની વસ્તુ છે, એમાં અવિદ્યાનો નાશ કરવાનું ભરપૂર સામર્થ્ય છે, જે એ ભગવાન વિષ્ણુની ચેતના તથા સર્વશ્રેષ્ઠ પરમ પદ છે। એટલું જ નહીં, આ વિવેક રૂપી વેલનું મૂળ કામ ક્રોધ અને મદને નષ્ટ કરનારું ઇન્દ્રાદી દેવતાઓના ચિત્તનું વિશ્રામ મંદિર તથા સનક સનંદન વગેરે મહાયોગીઓનું મનોરંજન કરનારું છે। આના પાઠ કરવાથી યમદૂતોની ગર્જના બંધ થઈ જાય છે। હે પાર્વતી, આનાથી ચડિયા તો બીજો કોઈ રહસ્યમય ઉપદેશ નથી, જે સંતપ્ત માનવોના ત્રિવિધ તાપને હરનારું અને મોટા મોટા પાતકોનો નાશ કરનારું હોય, અઢારમા અધ્યાયનો અલૌકિક મહાત્મય છે. એના સંબંધમાં જે પવિત્ર ઉપાખ્યાન છે તેને ભક્તિપૂર્વક સાંભળો. તેના શ્રવણ માત્રથી જીવ સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. મેરુગીરીના શિખર પર અમરાવતી નામની એક રમણીય પુરી છે. તે પુરી પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી. તેમાં દેવતાઓ દ્વારા સેવિત ઇન્દ્ર સચિને સાથે નિવાસ કરે છે. એક દિવસ તેઓ સુખપૂર્વક બેઠા હતા. દરમિયાન તેમણે જોયું કે ભગવાન વિષ્ણુના દૂતો દ્વારા સેવિત એક અન્ય પુરુષ ત્યાં આવી રહ્યો છે. ઇન્દ્ર તે નવા આવેલા પુરુષના તેજથી ઝાંખા પડીને તરત જ પોતાના મણિમય સિંહાસન પરથી મંડપમાં પડી ગયા. ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના સામ્રાજ્યનો મુગટ તે નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો. પછી તો દિવ્ય ગીતો ગાઈ રહેલી દેવાંગનાઓની સાથે બધા દેવતા તેમની આરતી ઉતારવા લાગ્યા. ઋષિઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને તેમને અનેક આશીર્વાદ આપ્યા. રંભા વગેરે અપ્સરાઓ તેમની આગળ નૃત્ય કરવા લાગી. ગંધર્વનું લલિત સ્વરમાં મંગલમય ગાન થવા લાગ્યું. આ પ્રમાણે આ નવા ઇન્દ્રએ 100 યજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સેવિત જોઈને મૂળ એટલે પુરાણા ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા, આને તો રસ્તામાં ન કદી પરબો બંધાવી છે, ન તળાવ ખોદાવ્યા છે અને ન મુસાફરોને વિશ્રામ આપનારા મોટા વૃક્ષો રોપ્યા છે. દુકાળના સમયે અન્નદાન દ્વારા આને પ્રાણીઓનો સત્કાર પણ કર્યો નથી. આના દ્વારા ગામોમાં યજ્ઞનું અનુષ્ઠાન કે તીર્થોમાં સોમયાગ સત્ર પણ કરવામાં આવ્યો નથી. પછી આણે અહીં ભાગ્ય દ્વારા મળેલી આ બધી વસ્તુઓ કઈ રીતે પ્રાપ્ત કરી છે? આ ચિંતામાં વ્યાકુળ થઈને ઇન્દ્ર ભગવાન વિષ્ણુની પાસે પૂછવા માટે વેગપૂર્વક ક્ષીરસાગરના તટ પર ગયા અને ત્યાં ઓચિંતા પોતાના સામ્રાજ્યથી ભ્રષ્ટ થયાનું દુઃખ નિવેદન કરતા બોલ્યા, હે લક્ષ્મીકાંત, મેં પૂર્વકાળમાં તમારી પ્રસન્નતા માટે 100 યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. એના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર અધિકાર જમાવીને બેઠો છે. તેણે ન તો કદી ધર્મનું અનુષ્ઠાન કર્યું છે અને ન યજ્ઞનું. પછી તેણે મારા દિવ્ય સિંહાસન પર અધિકાર કઈ રીતે જમાવી દીધો? ભગવાન બોલ્યા, તે ગીતાના 18મા અધ્યાયના 5 શ્લોકોનો દરરોજ 5 શ્લોકોના દરરોજ જપ કરે છે. તેના પુણ્યથી તેણે તમારા ઉત્તમ સામ્રાજ્યને પ્રાપ્ત કરી લીધું છે. ગીતાના 18મા અધ્યાયનો પાઠ બધા પુણ્યોનો શિરોમણી છે. તેનો આશ્રય લઈને તમે પણ પોતાના પદ પર સ્થિર થઈ શકો છો. ભગવાન વિષ્ણુના વચન સાંભળીને અને તે ઉત્તમ ઉપાયને જાણીને ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને ગોદાવરીના તટ પર ગયા. ત્યાં તેમણે કાલિકા ગ્રામ નામનું ઉત્તમ અને પવિત્ર નગર જોયું, જ્યાં કાળના પણ કાળ ભગવાન કાલેશ્વર બિરાજમાન છે. ત્યાં જ ગોદાવરીના તટ પર એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ બેઠા હતા, જે વેદોના પારંગત વિદ્વાન અને અત્યંત દયાળુ હતા. તેઓ પોતાના મનને વશ કરીને દરરોજ ગીતાના 18મા અધ્યાયના જપ કર્યા કરતા હતા. તેમને જોઈને ઇન્દ્રે બહુ જ પ્રસન્નતા સાથે તેમના બંને ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને તેમની પાસેથી જ 18મા અધ્યાયનું અધ્યયન કર્યું. પછી તેના પ્રભાવથી તેમણે શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લીધું. ઇન્દ્ર વગેરે દેવતાઓનું પદ તો બહુ નાનું છે એવું જાણીને તેઓ પરમ હર્ષ સાથે ઉત્તમ વૈકુંઠધામમાં ચાલ્યા ગયા. તેથી આ અધ્યાય મુનિઓને માટે શ્રેષ્ઠ પરમ તત્વ છે. હે પાર્વતી, 18મા અધ્યાયના દિવ્ય મહાત્મ્યનું વર્ણન સમાપ્ત થયું. આના શ્રવણ માત્રથી મનુષ્યને સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. આ પ્રમાણે સંપૂર્ણ ગીતાનું પાપનાશક મહાત્મ્ય કહેવામાં આવ્યું. હે મહાભાગે, જે પુરુષ શ્રદ્ધાયુક્ત થઈને આનું શ્રવણ કરે છે તે સમસ્ત યજ્ઞોનું ફળ પામીને અંતમાં શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. અધ્યાય 74મું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.